તમે ક્યાં હતા? કોણ? અમે કેતા હતા. હું નતો અહીંયા, હું બહાર હતો. બહાર અહીંયા બધું ગીરદી બહુ હતી ને એટલે હું આવી નતો. તમે કહ્યું તો બિલકુલ આવી ગયા. પછી વાંકું કાઢવું હોય તેને તો પછી જ ના હોય. એ તો ભગવાન ના વખત માં કાઢતા હતા વાંકું. મહાવીર વગર વખત માં કાઢતો. એમનો ગોસાલો એમનો પોતાનો સ્થિર છે તો ફરી ગયો. શું કહ્યું એ તમને જાણો? નહીં મને ખ્યાલ નથી. ગોસાલો એમનો શિષ્ય હાથ વાર જોડે રહ્યો અને પછી ભગવાન ને કે છે કે ભગવાન પેલી બાજુ ભાષણ આપે, પેલો પેલી બાજુ ભાષણ આપે. હું મહાવીર જ છું કે છે. શું કરે મહાવીર? શું કરે? હા શું કરે છે? કેદારા આવા થતો તો આજ પાકે બી બે જણ તો પણ નાખે ભાઈ આપડે. અને હોય જ એવો હોય તારે સારું ને. આ તો વિતરાગ નું વિજ્ઞાન તો કેવું છે? અમને અભિપ્રાય બાંધ્યો કે આ માણસ ખોટા છે ને આ ભૂલવાળા છે તો એ પકડ્યા. અભિપ્રાય નહીં બાંધ્યો છે તો બરાબર. અરે અભિપ્રાય ની દ્રષ્ટિ નહીં બગાડવી જોઈએ આપડી. હા દ્રષ્ટિ નહીં બગાડવી જોઈએ પણ બરોબર. આપડે એમાં પડવું જ નહીં જોઈએ. એમાં એમાં શું પડવું રહેવાનું? આમ રહ્યું છે બધા. કેટલા બધા મહાત્મા છે જાણવું ખરો બધાની હકીકત જાણ. હેલો કોઈની મને બાકી નથી. હું ક્યાં ભાઈ ડખો કરું? આપડે ડખો શું કામ કરી? હું ડખો ન કરું દાદા. હું પણ ડખો ન કરું. હું તો સમજવાનો પ્રયત્ન કરું દાદા. ડખાનો સવાલ છે જ નહીં. આ તો જાણવાની વાત છે. દુરુપયોગ નહીં કરતો ને? દુરુપયોગ કરવા જેવું જ્ઞાન નહીં. આમાં તો એક વસ્તુ સીધી છે ને દાદા. આપે કહ્યું કે ભગવાન પેલામાં તો શું ખોટું ને શું સારું એ જ નથી. પછી પ્રશ્ન જ ઉભો થતો હશે આપણી બુદ્ધિથી સારું અગર શું થાય છે? ઉભો થાય છે એ આપણે ભગવાનના દ્રષ્ટિમાં છે. આપણે ભગવાન થયા નથી હજી. તો સુધી આપણે ગુનેગાર છીએ. બરોબર છે. પણ એ પછી રહેતું નથી ને શું સાચું ને શું ખોટું. એ પ્રશ્ન તો પછી ગૌણ થઈ જાય છે ને. ખેત થવો જોઈએ બધું ખોટું. પાછળ ખેત થવા કરવો જોઈએ. કેવું તમે સમજ પડે ને? આ શબ્દ દુરુપયોગ કરવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું એ દુરુપયોગ કરવા માટે નહીં. તમને બધરેશ ના રહે એટલા માટે બોલું છું. શું કહ્યું? એમ ના રહે સાલ મને કર્મ બંધાતું હશે એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું ચાય ચાય ના બોલું કે ભાઈ બા કર્મ તો બંધાશે. જો કરી તમે હું તમને નિર્ભય બનાવી દઉં છું. જો નથી નિર્ભય બનાવતો? નિર્ભય તો બનાવી દો દાદા. એકદમ બધા નિર્ભય થઈ જાય છે. પણ એ નિર્ભય થઈ જાય છે પછી એનો દુરુપયોગ થઈ જાય તો એની વાત છે. મુખ્ય મુદ્દો ત્યાં છે. અશોક એમ કે છે કે દાદા એ કહ્યું છે કે જ્ઞાન લઈએ પછી ગમે તેમ વર્તીએ ગમે તેમ કરીએ. એ જ કહું દાદા. હું એ જ વિષયમાં આ વાત મૂકું છું વારંવાર. વિષયની બાબતમાં જ હું પૂછું છું. વિષયમાં તાકાત રહેજો બધા. પોતાની સ્ત્રી અગર પોતાના પુરુષ એકલો પોતાને એટલે વિષયની છૂટ આપી જ ને. ત્યાં ત્યાં બહુ પ્રશ્ન ઉભો થતો નથી દાદા. પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ ન હોય ત્યાં જ આ પ્રશ્ન ઉભો થાય છે. ના એટલી છૂટ આપી છે મેં. એ તો બરાબર. પોતાની સ્ત્રી ને પોતાના પુરુષ ને એ બાબતમાં તો કઈ કહેવા પણ છે જ નહીં. ત્યાં કહેવા પણ નથી. અહીંયા કઈ વ્યભિચાર પણ ગણાતો નથી એને. અને બીજી જે હોય તે અમને કહી અમને કહી અને અમારી પાસે મંજૂરી લેવી. શું કહ્યું? અમારી પાસે મંજૂરી લેવી. મંજૂરી આપી શું કરાય? વાંધો ના રાખતો. મંજૂરી આપીશ પણ એને ચેતવી શું આવી રીતે ચાલવાનું. મંજૂરી ના આપે ચાલે જ નહીં ને. હા એમ છે ને. મંજૂરી તો જોઈએ ને દાદા ને. દાદા એ કહ્યું અમુક વચન પછી એનો દુરુપયોગ ન થાય એટલા માટે મંજૂરી તો લેવી જ જોઈએ ને. એ બરોબર છે. ત્યાં સુધી હું સમજી શકું તે બરોબર છે. તો ફક્ત એક સ્ત્રી પુરુષ ન હોય ને તો અમારી મંજૂરી લેવાની જરૂર નથી. એમાં તો સવાલ આવતો જ નથી. આ બાબત એક લાઈન થાય એટલે મારે મંજૂર લે કે ભાઈ હવે મારાથી થાય છે એવું લીધી છે કેટલાય માણસે, અને તેને મેં ચેતી એટલે કે આ રસ્તે ચાલજો. આપડા મહાત્મા ને જોડે સંવર છે, શું છે સંવર? સંવર કર્મ બંધાતો અટકે. ક્રમિક માર્ગ વાળા તો સાવ અને આખી વાત ને બેફામ સમજે. ક્રમિક માર્ગ વાળા જે હોય એ તો આ વાત ને જ સાવ બેફામ સમજે. ક્રમિક માર્ગ વાળા જે સાધુ હોય ક્રમિક માર્ગ વાળા બધા આપડે એમને મેન્ટલ નથી કેતા, એનું શું કારણ કે જે રસ્તા પર ચાલે છે તે રસ્તા પર ચાલી રહ્યા છે પણ એ સફળ નથી, અફળ છે. શું છે? અફળ છે, જેનું ફળ આવે નહીં એવી એ વાત છે. નિરંતર કર્મ બંધાય છે, ગમે એટલો જપ તપ બધું ગમે તે કરતો હોય છે, ભૂખ્યા મરતા હોય છે, આગળ દાદા અપવાસ કરતા હોય પણ કર્મ બંધાય છે. આ સાયન્સ એમને ખબર નથી એટલે પછી એવું જ બોલે ને. પણ જયારે મહાત્માઓ ને બધા રંગ દેખે છે તાર મનમાં આમ થાય છે કે સારું કઈ સાયન્સ ગુડ છે. આ મહાત્મા ના રંગ દેખે મળવા પર દેખે ને તારે ખાતરી થાય છે કઈ ગુડ સાયન્સ છે. નહી તો શું કે અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી એવું કિંમત કઈ કરે એવું થઈ ગયું પેલા. અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મી જે હોય તે આમ બ્રહ્માસ્ત્રી કરી બધું ખાવા પીએ બધું ચોર બધું ચોરીઓ ભૂરીઓ લુચે બધી બધું ચાલે. બસ આમ બ્રહ્માસ્ત્રી કહે પછી ચાલે. આમ બ્રહ્માસ્ત્રી બોલે અને પછી ચાલે. આમ બ્રહ્મ હું તો બ્રહ્મ જ છું કે મારે શું કહેવા દેવા બધું ચાલે. તો હું બદલાયેલું નહીં અને આપડે તો હું બદલેલું છે. શું છે? હું બદલાયેલો હું સિદ્ધાર્થમાં છે એવું બદલાયેલું છું. પેલા હું બદલેલ નહી તે લોકો એવું માને કે હું બદલેલ નથી. એવું આ લોકો હું બદલ્યું નથી આપણે એમ ખબર ના પડે. આવું વિજ્ઞાન હોય એવું ખબર ના પડે. તમને દાદા આપડે ત્યાં મહાત્માઓ જે છે એવું તો ભાગ્યે જ બીજે ક્યાંય બને કે કોઈ પણ તીર્થ માં જાય તો વિતરાગ ભાવે બધે દર્શન કરે. દર્શન કરે એવું બને ને? હા એવું ક્યાંય નહીં. ક્યાંય દુનિયામાં ક્યાંય નથી. દુનિયામાં નથી, ક્યાંય નથી. આ બધા જો જૈનો બહેનો બધા વૈષ્ણવ વૈષ્ણવ બધા એક જ રંગમાં એવું કશું ભાગ કે નહીં હોય. નહીં કહું છું કે અહીંયા જૈનો વૈષ્ણવ માં કે વૈષ્ણવ જૈનો માં પણ આવું આવું જાણે તો છે તે આ છે પેલા સાધુઓ કે છે મેન્ટલ છે આ લોકો. એમને ભેદબુદ્ધિ ના સમજે પડી કે છે આ તો કે વૈષ્ણવ ભેદ એમ બુદ્ધિ ચાડવા માટે માગીએ છીએ. હા એ લોકો તો ભેદ જ રાખીને બેઠા છે એટલે એને કેમ સમજાય? આપણે તો આ ભેદ ની વાત કરીએ છીએ. તું ના નડે અત્યાર સુધી એવી સુસ્કોલ પડી નથી. આ નવી જાતે સુસ્કોલ મેં તો કોઈ આટલો ધર્મ પામે નહીં ને. હા તમને કહ્યું ખાવામાં આટલી આટલી ચીજો બંધ કરી દેવાની પડશે, તમારે આમ કરવું પડશે તેમ કરવું પડશે. તમે શું તમે ના હવે માસ નહીં ખાવી બરોબર અંદર છૂટ આપી દે આવી ગયો કઈ ગયા બધા. ખબર નહીં દાદા, એ તો આપણે ખબર. અમે બે ને હરકા માની બીજા લક્ષણ માં ઓળખી ગઈએ કે આને ગાળ પણ વાપરવા માંડ્યું છે. ત્યાંથી અમે સમજી જઈએ, તેને ચેતવીએ જરા. અમે ચેતવીએ પણ આડકતરી રીતે ચેતવીએ. કીધું બે ચેતવીએ નહીં. એ મેં જોયું દાદા, ઘણી વખત આપ કોઈને કહેવું હોય તો તમે બીજાને કહો છો, એકને કહેવું હોય એના માટે બીજાને કહીને પેલા ચેતવો છો. ના પણ શું થાય, બીજા રસ્તો શું? એ મેં જોયું છે. એટલે પાછો પડી જાય, પાછો પડે તેમ ગુનો ગુનેગાર અમે પાછા. અહી તો કાયદો એવા જે બોલ્યો એને ચોટે, એ એવો થયો તમારે થવાની જરૂર હતી. એવું અહીં કાયદો શું કે છે? બરોબર. અહીં તો કાયદો એવો કે તમારે થવાની જરૂર હતી. એટલે અમે આવો રસ્તો કાઢીએ, નામ તમારું બી એની પેલી બાજુ પેલાનું જોઈ દેખાય. મેં જોયું એ મેં અનુભવ દાદા. ક્યારે? ઘણી વખત. સત્સંગમાં હું જોઉં છું એ પ્રમાણે મને દેખાય છે. અને ભારત ના હું તો હું કઈ માથા કોઈ કરું આ બધું. પેલામાં તો ક્રમિક માર્ગમાં તો શિષ્ય રાખે, 10-15 રાખે જ નહીં, બે ચાર શિષ્ય હોય. ક્રમિક માર્ગમાં દાદા આજે શુભ ને અશુભ ની વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ જ નથી ને. બીજી વસ્તુ જ નથી, બીજી દેખાતી જ નથી કોઈ વાત. હા, પણ બીજી વસ્તુ નહીં. છતાં જ્ઞાની પુરુષ શું કરે? કૃપાળુદેવ હોય તે શું કરે? જે તાઈ જેને કહ્યું હોય ને તે કરી ના લાયા હોય. એટલે જ્ઞાનીઓ અકળાયા કરે. શું કરે? અકળાયા કરે. એ ચાર જણ ઉપર કઈ રીતે જ ના લાવે, કઈ રીતે જ ના લાવે. અને પેલા ચાર માં પેલા ભડક્યા કરે, જેને કઈ ના લાવે ને એ ભડક્યા. પેલા ભડક્યા કરે, પેલા અકળાયા કરે. આ રી વાત. હજી સુધી ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓમાં કે એના મોટા મોટા જે ધોરણધરો છે એમાં હજુ સુધી કોઈ શુદ્ધ ભાવ હજુ સુધી મેં ક્યાંય જોયો નથી. શુદ્ધ ભાવ કોને કહેવાય ક્રમિક માર્ગ માં? હજુ એનો મને ખ્યાલ નથી આવતો. કે હું સુભાષ શુભ જ જોઉં છું બધે. સુભાષ શુભાષ સુભાષ શુદ્ધ માર્ગ તો પ્રભાવ દેવ કહેતા હતા. શુદ્ધ માર્ગ ક્રમિક માર્ગ માં તો શુદ્ધ માર્ગ જો પ્રરૂપણા કરી હોય તો કપાવ દે. કપાવ દે કહું છું. પણ ક્રમિક માર્ગ ના હિસાબે કઈ નહીં દેખાય. એના હિસાબે એ કે છે અમને અંદર આનંદ છે ને બહાર ચિંતા છે. આમ અંદર આનંદ છે અને બહાર ચિંતા. એમ નામ ક્રમિક માર્ગ. એ તો આપે પણ એમ કહ્યું છે ને કે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય વસ્તુ હોય છતાં મનમાં આનંદ રહે એવો આ આપણું જ્ઞાન છે. આપણામાં પણ એમ જ છે ને દાદા? ના, એમ એ શું કહે છે? ચિંતા બહાર રહે છે પણ આપણે ચિંતા ના રહે. બહાર હોય બહાર પોતાને ના લાગે, પોતાને સ્પર્શે નહીં. અમે કોઈ ચિંતા સ્પર્શે નહીં. પેલું તો જ્ઞાની ના ચિંતા રહે. જ્ઞાની ને અક્રમણ નું ફળ નહી. જ્ઞાની તો જેને પોતાના શિષ્ય જોડે અકરાય છે, પણ આ બાપ છે છોકરા જોડે અકરાય. ક્રોધ કરે બાપ છોકરા જોડે અકરાય, તેનું શું ફળ આવે? છોકરો અકળાય તો છોકરો છે. બાપ તો અકળાય, કારણ કે બાપ છે એને અકળાય, કારણ કે ફરજ રૂપે કે. પણ સામે છોકરો અકળાય તો પાપ બંધાય. તો પાપ બંધાય, પાપ બંધાય. અને જ્ઞાની પુરુષ શિષ્યો પર અકળાય તો જબરદસ્ત પુણ્ય બંધાય. કુંડાનો મંદિર પણ કેવું સુંદર છે. પછી જ્ઞાની પુરુષ ને મજા જ કરે ને, નથી એના છોકરા નથી લેવા દેવા જોન પોતે વ્યવહારમાં એક શેઠ હોય, શેઠ અને નોકર હોય, કોઈ પણ કામની બાબતમાં શેઠ નોકર ઉપર સકારણ કારણસર ગુસ્સે થાય તો એને પુણ્ય બંધાય કે પાપ બંધાય? પાપ જ બંધાય. પણ વ્યવહારની અંદર એને જે કહેવું પડે તો ન કે, વ્યવહારમાં એની ભૂલ થતી હોય વાપરવાનું નહીં. શું કહ્યું? હવે બચા કે લાવે, ક્રોધ ના આવે, ક્યાંથી લાવે? ક્રોધ રૂપે ના કરે, સલાહ રૂપે કે તો પછી વાંધો નહીં. સલાહ રૂપે કે તો ક્રોધમાં ના કે, પણ સલાહ થી એને કે તારે આમ નહીં કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ. કોને બંધાય? પાપ બંધાય. એ રીતે કહેતો એને પાપ ના બંધાય ને? એને ઘા ના લાગવો જોઈએ. અમારે ઘા નહી લાગવો જોઈએ, કોઈ સમજી શકાય. કડછોડ નહીં લાગવી જોઈએ. હા, તો વિતરાગો ના મત બધા બહુ કાયદા જરાક આમાં એક કલાક ફસાયા તમે. અને ક્યાં ફસે? અમે જરા મને લેવું કે વાંધો નહીં. બધા હિતમાં જ બધા રહીએ, હિતમાં. હા, એ તો હિતમાં રહીએ, છતાં અમે લેપીએ નહીં. એ કઈ વાત કર્યું? હું કરું પછી પક્ષપાતી ના થાય. શું કહ્યું? પક્ષપાતી ના થાય એટલે બહુ છે. રોજ છ કરવાના બધા અહીંયા આગળ સત્સંગ આવ્યા છે. આ શાંતિલાલ ને બધા સાતેર વહેના આવ્યા છે ને, છે ને? તમે ચિકન બધું યાત્રા કરી હો. સારો જોક મેળ્યો કે મને આ બધું થયું અને મને બહુ ફાયું છે. મેં કહ્યું કરોડ રૂપિયા છે તો આવો જોક નહીં દે. બરાબર, રૂપિયા કરતા ત્યાં જો બધા જ્ઞાની પણ મહિના સુધી હોય ક્યાંથી આપી દીધું? હા, સાથે ને સાથે ચોવીસ કલાક. એવું ખાલી અહીં બી ગયા હોય તો હવા બે બે ડબ્બાને પહોંચતી વળે રાતાયણ અત્યારે કર્યા કરે. લોકોનું ઘરનું વિસ્મત રહે છે કાયમ માટે. ઘર તો દેખા યાદ જ નથી આવતો. માન માન યાદ કરવું પડે છે. એવું કોઈને કહી ના દેતા નહીં તો પાસે સાધુ કહે છે સાહેબ મેન્ટલ હબુદા થઈ ગયા. વિસ્મત કરવા જયારે એમ વધારે યાદ આવે. મહાન ભાગીશાળી લોકો ભેગા થયા, મને તો કલ્યાણ થઈ ગયું. એટલે આવું સાયન્સ હાથમાં જાય, બધું બટાકા પુવા બધું ખાવાની છૂટ. એ ભાઈ કે નહીં તમને ભારતી આવે તો તમે તરત જ તાકીને બીજાને આપી દેજો કે તું જમી લે બા. તમે ના ભાવતું લઈ લેજો. હવે એવું કહું એક દાડો તો બધાને શું થાય? કૃપાળુજીને કેવા એમના મુખ હતા મજબૂત, એમને કયા પ્રમાણે કર્યા કરે કે આ ભાવથી આ દુકાન આપી દે, એમના ભાવથી લઈ લે થઈ જાય. એ શિષ્યો ત્રણ જુદી જાતના, એવા શિષ્યો ખોલવા તો જડે ને. અને બીજા વધારે અંગરે નહી, આપડે કઈ જે હોય તો આય ભાઈ અહીંયા આગળ આ બધું કહેવા દે છે. તમે જ કહો પેહલા એવું થશે કે પેસા દો પેસા દો. પ્રભાવ એવું કહ્યું સાધન માં જ અટકી રહ્યા છો. કેવું? હા સાધન માં જ બધા સાધન. આચાર્ય મહારાજો, અને એ આચાર્ય મહારાજ ને જે ભજતા હોય એને માનતા હોય એ બીજા આચાર્ય મહારાજ ને પણ પોતાને ખબર ના પડે. હા એ થોડો એટલી તો ખબર પડે ને કે આ વસ્તુ રાજી છે, એટલી વાત તો ખબર પડે કે ના પડે? ખબર પડે ને. તો પછી વિતરાગ ક્યાં રહ્યો? વિતરાગ ની વાતો જ નથી. એ શું કે છે કે અત્યારે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો છે એટલે વિતરાગ થવાની જરૂર નથી. એટલે પછી રાગી થવા તો વાંધો નથી. હવે તો કે છે કે ધર્મ શીખો, કે એટલે દુઃખ કરો. એવું કે છે મારું મારી ભૂલ છે તમારું હાથમાં. કોઈ છોડવા માંગતો નથી. હે? કોઈ છોડવા માંગતો નથી. અને આપડે તો છોડીએ કે ના છોડીએ? આપડે તો સત્ય નો જ આગ્રહ છોડી દઈએ છીએ. અસત્ય નો આગ્રહ તો છોડીએ, પણ સત્ય નો આગ્રહ પણ છોડવાનો આપે કહ્યું છે. બંને સત્ય તો અસત્ય નો છોડવાનો હોય, પણ સત્ય નો છોડવાનો પણ કહ્યો છે. તેથી કવિ યાદ રાખ્યો, જયારે સત્ય નો આગ્રહ છૂટી જાય છે ત્યારે સંગ્રહ સંપૂર્ણ ઓળખાય છે. તમે જે વાત કરો છો ને પેલી, કે સત્ય નો આગ્રહ કહેવાય. હા હું પેલો સત્ય નો આગ્રહ કે સાહેબ આ તો મેટર પણ ઓછું થયું છે, પેલો બહુ હતો, એવું કેવું પડે? શું કેવું પડે? હા એ કેવું કહીએ પણ એ માને નઈ ને એ લોકો. તો એ સાધુઓ માને નઈ ને આપડી વાત. શું વાત માને? આપડી વાત જે છે એ તો સાવ મેન્ટલ જ માને. એ આપણે મેન્ટલ કહે તો આપડે કહીએ કે મને તો વધુ થયું છે, વધારે મેન્ટલ હતું પેલો. હા એ બધું બરાબર. એટલે શું જ થાય? હા જુઓ બરોબર છે. આપડે એમને ખુશ કરવા તડતોડ વાગે એ થઈ પડે. ખુશ કરીએ ભલે ના, તડતોડ વાગે એ થઈ પડે. હા ત્યાં આપડે સત્ય નો આગ્રહ નહીં રાખવાનો. સત્ય નો આગ્રહ નહીં રાખવાનો. કરા કરે જેમ કરવું હોય, જેમ કરવું એમ કરા કરે. જેમ સમજશે સમજશે. આવું હતી જવાબદારી છે. હા પોતાની જવાબદારી પડશે. આપડે સત્ય નો કેવો આગ્રહ કરાય? મને વિજય રામ સૂર્ય મને કહ્યું હતું સર્વક ને કેમ લખ્યું છે કે છે કારણ ખરી રીતે કારણ સર્વક ને તે પણ છતાં સર્વક ને લખેલું છે માટે પણ સારું કારણ સર્વક ને સમજવાનું છે. કારણ કે તો બરોબર બરોબર. પછી કે સાહેબ બોલે છે કોણ? સાહેબ એ એમ પટેલ બોલે છે. એમ પટેલ કરેક્ટ છે. નહીં કહ્યું ક્યારે ટેપ રેકર બોલે છે? નહીં કહ્યું ટેપ રેકર બોલે છે? નહીં કહ્યું એમ કહેવા તો ભલે ફરક કરે. ગુજરાત કરે ગુજરાય સરસ ગુજરાય કરે. સારું ટેપ રેકર બોલે છે. આપડે તો અમદાવાદ પાડ્યું ટેપ રેકર ની અમદાવાદ પાડ્યા. પેલા આ ટેપ રેકર બોલે તે ભગવાન ને આ ભગવાન. અને તો આપડે એમને શાસ્ત્ર ના આધારે કેવું પડે. બરોબર. તમારે કેમ અહીં આવવું પડ્યું? આ તમારી દુકાન નો માલ મારતા નથી, બરોબર? ત્યાગ નો, ત્યાગ ના મારા નમસ્કાર. ત્યાગ ને અંગીકાર નથી, ત્યાગ નો અંગીકાર નથી પણ નમસ્કાર છે. નમસ્કાર છે, કારણ કે એ ખોટો નથી. આપડે શું કહેવા માંગે છે? હા, ભગવાન આ કહેલો માર્ગ ખોટો નથી, નથી અમે ત્યાગ ને નમસ્કાર કરીએ છીએ, બરોબર? છતાં આમાં નથી ત્યાગતા, પણ અમે ત્યાગ ને નમસ્કાર કરીએ છીએ. ત્યાગ ના વિરોધી નથી, ત્યાગ ના વિરોધી નથી. એવું કહેવા માંગે છે, કચ્છા ના વિરોધી નથી આપડે. હા, કોઈ વસ્તુ ના વિરોધી છે જ નહીં. પણ જયારે જોડે સાધુ રોજ રોજ ભરે ને, હા, તો તારણ કઈ નાખી સારું વિતરાગી બાર તો થઈ જાય, ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી જાય, જોડે ફરે તો ખ્યાલ આવી જાય. તમે બધું જોજો કર્યા કરો છો? હા દાદા, હું જોઉં જ છું. તમને કેમ લાગે છે? એકદમ આપણો માર્ગ જે છે એ જ સાચો માર્ગ છે એમ જ લાગ્યા કરે છે. મારો એ જ લાગ્યા કરે છે, બહુ ઉત્તમ માર્ગ છે. એટલે એડજસ્ટ થયો દાદા, હું શોધતો તો એ તો મળી ગયો. જેથી બી શોધતા ન હતા મરી ગયા. 10/78 તાતાનગર સવારે. અત્યારે મહિના બહુ તમને પ્રકૃતિ જ્યાં ઉછાળા માં નહીં વળે તો વાંચો, એક ખ્યાલ તો આવી જાય. પ્રકૃતિ ઉછાળા માં છે, વળી પાછું એક નુકસાન કરતા નાખું કરે છે. હા, નુકસાન કરે. હા, નાખુશ કરે, ખુશ કરે, તેના જોડે તું કશું કરવાનું નથી. મારે કશું કહેવું નથી, બરોબર? નાખુશ કરે એ તારું જ પરિણામ છે, પોતાનું જ પરિણામ. માટે તું એમની જોડે કશું એ ના કરે. હા, એવું અમને ફરી દીધી. એટલું પાર બહુ થઈ ગયું, ઘણું પડી ગયું અંદર, ઘણું. એવું એ જો રસ્તો બેસી ગયો એટલી એટલી પણ તો ઘણું થઈ જાય. છોકરો જ્ઞાન ના હોય તો કશું અર્થ નહીં, પણ આ જ્ઞાન હોય તો બઉ સરસ લાગે. વ્યવસ્થિત હોવું જોઈએ. આપડા આત્મસત્તા ઉચિત બોલ્યા સત્ય ના આપડી બુદ્ધિ કામ કર્યા કરીએ. વાક્ય સરસ લખે કરીએ વાક્ય સરસ લખે જ્ઞાની પુરુષ ના દર્શન નથી કરતા તેના પુરસાદ કે શાના પુરસાદ. એ બુદ્ધિ ની વાત દાદા, બુદ્ધિ ની વાત આવે ને, બુદ્ધિ માં પડી એટલે એમ થાય. બુદ્ધિ રાખે છે ને, ભરોસ છે ને, ભેંસ પાડો જણે બુદ્ધિ ના ભરોસા ની ભેંસ પાડો જણે ભરોસા ની ભેંસ નહી આવી. બુદ્ધિ પર ભરોસો રખાય નહી આવે. જ્ઞાન મળ્યું બુદ્ધિ નું પદ ક્યારે ભરોસો કશું જ્ઞાન દાન ના હોય તો બુદ્ધિ પર વખત શું કરી આપે. બરોબર બોલો. અસત્ય ના આગ્રહ થઈ જાય છે તો બહુ મોટી મુશ્કેલી છે. હજુ એમાંથી એ કોઈ મુક્ત થયેલો તો જોયો નથી હજુ આપડે એક મહાત્મા. દાદા તબિયત સારી નથી દેખાતી, પણ તમારી તમારી તબિયત સારી નથી દેખાતી. એમને તો એમને ત્રણ જાતની તબિયત જોઈએ એટલે પછી તમે ક્યાં અડધા કલાક ની અંદર અડધા કલાકમાં અડધા કલાકમાં ત્રણ જાતના સ્વરૂપ જોયા હતા તમે ક્યાં આ મારું બોલેલ નકામ ગયું શું થયું વાત ના બોલાય. જ્ઞાની પુરુષ બોલાય પોતાનો દાપણ અભિપ્રાય અભિપ્રાય અપાય જ નહીં. અક્ષરે બોલાય, અક્ષરે કોઈ બાબતમાં બોલાય જ નહીં. એ પૂછે એટલું બોલાય. જ્ઞાની પુરુષ એટલે અધ્યાય કીધી ને કેવાય. અરે દોડા પણ નહીં, આપણું હાથું નથી હોતું. બોલાય હાથું બોલાય, હાથું આવડતું નથી. નથી આવડતું દોડા પણ ખોટું. એક અક્ષરે હાથું આવડતો નથી અને ખાલી દોડા પણ. હા દોડા પણ સંપૂર્ણ અબુદ્ધ થાય, સંપૂર્ણ અબુદ્ધ થાય ત્યારે સત્ય નો આગ્રહ છૂટે. ત્યાં સુધી આગ્રહ છૂટે નહીં. હા અબુદ્ધ થવાના નથી આપડે ત્યારે સત્ય નો આગ્રહ છૂટે. બુદ્ધિ અવરોધ શીખવાડે છે એટલું અબધી રહેવાની જરૂર છે. અબુદ્ધિ એમને થવાની નહીં. બુદ્ધિ અવરું શીખવાડે છે એવું આપણને લક્ષ્મણ એવું છે. જેમ કોઈ આપડે ઘરમાં એક માણસ આપણને ઊંધે રસ્તે ઘરમાં હરિયો કરતો હોય તો આપણે કોઈ કહ્યું કે ભાઈ ખેતી બી કાચા કોણ ના રાખ્યું અમુક માણસ પાસે તો તમે સમજી જાવ ને. એટલું સમજી જવાનું, બીજું કઈ સમજવાનું. એની જાગૃતિ રાખવાની જોઈએ, એની જાગૃતિ રાખવાની. નિરૂપણ જોડે તો એ બુદ્ધિ નું પ્રદર્શન કર્યા કરે ને. બધા બુદ્ધિ નું પ્રદર્શન કર્યા કરે. હું એ જોઈ ચુક્યો, બુદ્ધિ ના પ્રદર્શન કોઈ માણસ નહીં દેખાતો. ખરી વાત છે, ખરી વાત છે. અમને શીખવાડવાનું ના હોય, અમને આ દેખાડવાનું ના હોય, અમે પૂછીએ એટલો જવાબ આવવો પડે. હવે પૂછીએ પૂછીએ એમ કે તમારે કેવું પડે, ખરી વાત છે. હવે કઈ કાંઈ શું તારીખ છે તારે કેવું પડે. પાછા પૂછીએ બધું. કેટલી જાતિ સલાહ આપતા હશે તમે? ઘણા આઝાદ આપે, ઘણી આઝાદ સલાહ આપે. અમે સમજીએ નહીં ત્યાં ભાઈ ક્યાં કાચા છે, જ્યાં જ્યાં સલાહ આપવા જાય બધે કાચા. સલાહ જ્ઞાની કોઈ અને પોતાની જાતને સલાહ દે તો પાંચરો પાંચરો થઈ જાય. રસીબેન જાગ્રત બહુ ઊંચી જ લાગે. આમાં સતનો આગ્રહ નથી કરી દેતો. આ જ્ઞાની કેવા છે, કલાક માં એમના જેવા બનાવે વાત. ઓહો, તો તમારે એ સતત ના આવી છે શું થાય છે? ભગવાન ભલભલા ને થઈ જાય કામ કાઢી નાખે એવું છે. આજ્ઞામાં રહેવું છે, નિરંતર આજ્ઞામાં. તારા શું શું જોઈએ કે ને સંસારમાં શું જોઈએ? તારા પેટમાં દુખે ને, હા તારે આ દેહ ઉપર કેવું વિચાર? તો બીજા દુકાન સુધી મળીએ વેપાર. છોકરા બે ચાર એક ભાઈ એકલી હોય તો માતરી હોય છે કે આ તો ચાર છોકરા હોય પાસે એ થાય. એક ફાઇલ વધારે હતી, કેટલી ફાઇલ વધી જાય? મારી ફાઇલ જ વધી જાય, વધી ઘણી ફાઇલ વધી જાય. એટલે આ એવું છે, ભગવાને કહ્યું ઉપચારિક ના કરતો, અનુપચાર. એટલે તમે ઉપચાર કર્યો નથી એવા દે એ તો સુટકો છે, પણ પેલો તો ઉપચાર કરે છે. આને ઉપચાર નથી કરવાનો વિચાર. એટલા માટે કવિએ કહ્યું કે શું કહ્યું વાક્ય બોલ્યા? જયારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે સત્ય ને અસત્ય દેવ દેવ વસ્તુ જ નથી. એ તો આ સામાજિક સંસ્કૃતિ શું છે? સામાજિક સંસ્કૃતિ જો સત્ય હોય તો સોળ લોકો સમાજમાં જાવ છે. સોળ લોકો સમાજમાં શું હોય? સત્ય કહેતા હશે ચોરી કરવી તેને એવી ભાષા એવી બધું. આ બધું સામાજિક બધું છે, આ બુદ્ધિ વાત છે. ગાંધીજી આધ્યાત્મ ની દ્રષ્ટિએ સત્ય ને પ્રથમ સ્થાન આપતા હતા, તો એ બધું રિલેટિવ જ સમજવું ને. મહાત્મા ગાંધીજી સત્ય ને જે મુખ્ય પેલો અગ્રહ હતા આધ્યાત્મિક દ્રષ્ટિએ, તો એ રિલેટિવ સમજવું ને, તો એ રિલેટિવ રિયલ રિયલ તો સમજ્યા જ નથી ગાંધીજી અક્ષરે, એટલે બધું રિલેટિવ નું જ બધું છે. આ માલ શું છે, આ જેને આ જગત સત્ય કે છે ને તેને એ સત્ય કે છે, ત્યારે કે છે આ જગત, આ જગત જેને સત્ય કે છે ત્યારે એ સત્ય કે છે, એ સત્ય ભગવાન ને ત્યાં નથી. જગત તમને રસિકભાઈ જ કે ને, એને નારસણીયા જ કે ને જગત ના લોકો, ભગવાન તકે છે ના હું શુદ્ધ આત્મા, શુદ્ધ ભગવાન તો આવું કશું છે. અમે તો અમે કહીએ છીએ જ્ઞાન માં હોઈએ ને, કે જ્ઞાન માં દર્શન માં ચારિત્ર માં બધામાં અમે હોઈએ, દર્શન માં નથી દર્શન માં જ્ઞાન માં આવે. તમારા દર્શન માં હોત તમને પ્રતિતિ બેસી ગઈ હોત તો પછી જ્ઞાન માં આવે તો તમે પછી સાથે આ સત્ય નો આગ્રહ ના રાખો, પછી નથી બેઠી ને. ના એવો એ રસ્તે પ્રયાણ છે, પણ હજુ એની ચોક્કસ પ્રતિથી બેઠી નથી. વાત કરે સત્યનો આગ્રહ તો મેં તમારી જોડે લગભગ 50 વખત આ ફોડ પાડ્યા છે, તો હજુ આગળ આવે છે એટલે હું જાણું કે અમે વધારે ગાંઠ અમો બાજી લીધું છે, એટલે હું સમજુ કે અહીંયા આગળ અમની ગાંઠ બાજી લીધી છે, ધીમે ધીમે છૂટશે. તો શબ્દ એમાં સત્ય છે એ સત્ય કે સત્ય ને આ સત્ય જુદું, આ સત્ય તો જૂઠી જ વાત છે. આજે સકારાત્મક વાત સત્ય તદ્દન જૂઠી જ વાત, આજે સત્ય છે એ આત્મા સ્વરૂપ સત્ય વાત. સત્ય નો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય, કેવું જે અવિનાશી હોય, અવિનાશી હોય અને જોડે જોડે ગુણ પર્યાય સહિત હોય, કેવું ગુણ પર્યાય સહિત હોય અને આ ગુરુ લઘુ સ્વભાવ વાળું, પણ એનું નામ જ શુદ્ધાત્મા ને. એ બધા બધા તત્વો એવા એકલા શુદ્ધાત્મા એટલે નહીં, બધા બધા તત્વ સત કહેવાય છે, બધા તત્વ સત કહેવાય છે. સત એટલે અવિનાશ, આ છે તત્વો સત કહેવાય. આ સત્ય તો આ છે વૈષ્ણવ સત્ય ને, એવા સત્ય તે સાપેક્ષ છે. આપણું બીજા સત્ય પણ ગણાતું હોય તે બીજે બીજા દેશમાં જાય તો એ સત્ય ના ગણાતું હોય. આપણે અહીંયા સત્ય પણ કોઈ સ્ત્રી ઉઠાયેલા બી તેને સત્ય કે બીજા દેશમાં એ રિવાજ ચાલતો હોય, એટલે એને પછી થીવાળ નથી. આ સત્ય જ નહીં ને, આ તો ગોળતો નક્કી કરે બુદ્ધિવાદ, બુદ્ધિવાદ દર્શન માં નથી આવ્યા, દર્શન માં આવ્યો તો જ્ઞાન માં આવે, ચારિત્ર માં આવે. દર્શન આપવાની કહેવા માંગે, દર્શન આપવાની કહેવા માંગે છે. સમજાય કરીએ છીએ તો દર્શન માં આવે, સમજ એ દર્શન કહેવાય. સમજ કરો તો સમજ એ દર્શન કહેવાય, અને સમજાય સમજાય કરીએ એ દર્શન છે. દર્શન અમે સમજાય સમજાય કરીએ એટલે તમને પ્રતિકી જાય છે, પ્રતિ આપ સમજાવો છો એ તમે પછી સમજે કે આપડી ભૂલ થઈ છે અને ભૂલ કરી એટલે ભૂલ બાજે પછી શું કહ્યું છે સમાજ પોતાના સ્વરૂપ નું અને એમાં કનેક્શન શું છે.